श्री पद्म पुराण उत्तरखंड अध्याय 64 श्रीमद भगवद गीता ना त्रीजा अध्याय नु महात्म्य श्री भगवान कहे छे। हे प्रिय, जनस्थान में एक जड़ नाम नो ब्राह्मण हतो, जे कौशिक वंश में उत्पन्न थयो हतो। तेने पोतानो वर्ण धर्म छोड़ी ने वैश्य धर्म ने अपनाव्यो हतो। तेने पराई स्त्रीओ साथे व्यभिचार करवानो व्यसन थई गयो हतो। તે હંમેશા જુગાર રમતો, શરાબ પીતો અને શિકાર કરીને જીવ હિંસા કર્યા કરતો હતો। આમાં જ તેનો સમગ્ર સમય વ્યતીત થતો હતો। ધન નષ્ટ થઈ જતા તે વેપાર માટે ઉત્તર દિશામાં બહુ દૂર ચાલ્યો ગયો। ત્યાંથી ધન કમાઈને ઘર તરફ પાછો ફર્યો। ઘણા દૂર સુધીનો રસ્તો તેણે પસાર કરી લીધો હતો। એક દિવસ સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, ત્યારે એક વૃક્ષની નીચે તેને લૂંટારાઓએ મારી નાખ્યો। તેના ધર્મનો લોપ થઈ ગયો હતો, તેથી તે મૃત્યુ બાદ ભયાનક પ્રેત થયો। તેનો પુત્ર બહુ ધર્માત્મા અને વેદોનો વિદ્વાન હતો। તેણે અત્યાર સુધી પિતાના પાછા આવવાની રાહ જોઈ। જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તેમની તપાસ કરવા માટે તે પોતે પણ ઘર છોડીને ચાલી નીકળ્યો। તે દરરોજ તેમને શોધતો, પરંતુ પિતાના કોઈ સમાચાર મળતા ન હતા। ત્યારબાદ એક મનુષ્ય સાથે તેની મુલાકાત થઈ, જે તેના પિતાનો સહાયક હતો। તેની પાસેથી પિતાના મૃત્યુના સમાચાર જાણીને બહુ દુઃખી થયો। તે બહુ બુદ્ધિમાન હતો। ઘણું વિચારીને પિતા માટે પારલૌકિક કર્મ કરવાની ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈને તેણે કાશી જવાનો વિચાર કર્યો। રસ્તામાં 7-8 રાત્રિ મુકામ કરીને તે 9મા દિવસે તે જ વૃક્ષ નીચે પહોંચ્યો જ્યાં તેના પિતાને મારી નાખવામાં આવ્યા હતા। તે સ્થાન પર તેણે સંધ્યોપાસના કરી અને ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો। તે જ સમયે આકાશમાં બહુ મોટો અવાજ થયો। તેણે પોતાના પિતાને ભયંકર આકાશમાં જોયા, પછી તરત પોતાની સામે આકાશમાં તેને એક સુંદર વિમાન દેખાયું, જે અત્યંત તેજસ્વી હતું। તેમાં અનેક ઘંટડીઓ બાંધેલી હતી। તેના તેજથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી। આ દ્રશ્ય જોઈને તેના મનની વ્યગ્રતા દૂર થઈ ગઈ। તેણે વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપ ધારણ કરીને બેઠેલા જોયા। તેમના શરીર પર પિતાંબર શોભી રહ્યું હતું અને મુનિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। તેમને જોઈને પુત્રે પ્રણામ કર્યા, ત્યારે પિતાએ પણ તેમને આશીર્વાદ આપ્યા। ત્યાર પછી તેણે પિતાને આ બધી વાત પૂછી। તેના ઉત્તરમાં પિતાએ આ પ્રમાણે કહ્યું, બેટા, દેવવશ મારી પાસે ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીને તમે આ શરીર દ્વારા કરેલા છૂટી ન શકે એવા કર્મ બંધનથી મને છોડાવી દીધો, તેથી હવે ઘેર પાછા જાઓ। કેમ કે જેના માટે તમે કાશી જઈ રહ્યા છો તે પ્રયોજન અત્યારે 3જા અધ્યાયના પાઠથી સિદ્ધ થઈ ગયું છે। પિતાને આ પ્રમાણે કહ્યા પછી પુત્રે પૂછ્યું, તાત, મારા હિતનો ઉપદેશ આપો તથા બીજું કોઈ કાર્ય જે મારા માટે કરવા યોગ્ય હોય તે કહો। ત્યારે પિતાએ તેને કહ્યું, અનગ, તમારે આ જ કાર્ય ફરી કરવાનું છે। મેં જે કર્મ કર્યું છે તે મારા ભાઈએ પણ કર્યું હતું, તેથી તે ઘોર નરકમાં પડ્યા છે। તેમનો પણ તારે ઉદ્ધાર કરવો જોઈએ, તથા મારા કુળના બીજા પણ લોકો નરકમાં પડેલા છે, તે બધાનો પણ તમારા દ્વારા ઉદ્ધાર થઈ જવો જોઈએ। આ જ મારી ઈચ્છા છે બેટા। જે સાધન દ્વારા તમે મને સંકટમાંથી છોડાવ્યો છે તેનો અનુષ્ઠાન બીજાઓ માટે પણ કરવું જોઈએ। તેનું અનુષ્ઠાન કરીને તેનાથી થનારું પુણ્ય તે નારકી જીવોને સંકલ્પ કરીને આપી દો। આનાથી તે બધા પૂર્વજ મારી જેમ યાતનામાંથી મુક્ત થઈને તરત જ શ્રી વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થઈ જશે। પિતાનો આ સંદેશ સાંભળીને પુત્રે કહ્યું, તાત, જો આવી વાત છે અને તમારી પણ આવી ઈચ્છા છે તો હું સમસ્ત નારકી જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ। આ સાંભળીને તેના પિતા બોલ્યા, બેટા, એવમ અસ્તુ, તમારું કલ્યાણ થાઓ, મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું। આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપીને તેના પિતા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા ગયા। ત્યાર પછી તે પણ પોતાના નગરમાં આવ્યો અને પરમ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં તેમની સામે બેસીને પિતાના આદેશ અનુસાર ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો। તેણે નારકી જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી ગીતા પાઠનું સંપૂર્ણ પુણ્ય સંકલ્પ કરીને આપી દીધું। દરમિયાન ભગવાન વિષ્ણુના દૂત યાતના ભોગવી રહેલા નારકી જીવોને છોડાવવા માટે યમરાજની પાસે ગયા. યમરાજે વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા તેમનું પૂજન કર્યું અને કુશળ પૂછ્યા. તેઓ બોલ્યા, ધર્મરાજ, અમારા લોકો માટે બધી બાજુ આનંદ જ આનંદ છે. આ પ્રમાણે સત્કાર કરીને પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિમાન યમે વિષ્ણુદૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વિષ્ણુદૂતોએ કહ્યું, હે મહારાજ, શેષ સૈયા પર શયન કરનારા ભગવાન વિષ્ણુએ અમને સંદેશો આપવા માટે તમારી પાસે મોકલ્યા છે. ભગવાન અમારા મુખેથી તમારી કુશળ પૂછે છે અને એવી આજ્ઞા આપે છે કે તમે નરકમાં પડેલા બધા પ્રાણીઓને છોડી દો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુનો આ સંદેશ સાંભળીને યમે મસ્તક ઝુકાવીને તેનો સ્વીકાર કર્યો અને મનમાં કંઈક વિચાર્યું. ત્યાર પછી નારકી જીવોને નરકથી મુક્ત જોઈને તેમની સાથે જ તેઓ ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. યમરાજ પોતાના શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જઈ પહોંચ્યા. તેની અંદર કોટી કોટી સૂર્ય જેવા કાંતિમાન, નીલકમલ દલ જેવા શ્યામ સુંદર લોકનાથ જગદગુરુ શ્રી હરિના તેમણે દર્શન કર્યા. ભગવાનનું તેજ તેમની સૈયા બનેલા શેષ નાગની ફણાઓની મણીઓના પ્રકાશથી બે ગણું હતું. તેઓ આનંદયુક્ત દેખાતા હતા. તેમનું હૃદય પ્રસન્નતાથી પરિપૂર્ણ હતું. ભગવતી લક્ષ્મી પોતાની સરળ ચિતવનથી પ્રેમપૂર્વક તેમને વારંવાર નિહાળી રહ્યા હતા. ચારે બાજુ યોગીજનો ભગવાનની સેવામાં ઉભા હતા. તે યોગીઓની આંખોના તારા ભગવાન ધ્યાનસ્થ હોવાથી નિશ્ચલ પ્રતીત થઈ રહ્યા હતા. ત્યાં દેવરાજ ઇન્દ્ર પોતાના વિરોધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખેથી નીકળેલા વેદાંત વાક્ય મૂર્તિમાન થઈને ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. ભગવાન પૂર્ણપણે સંતુષ્ટ હોવાની સાથે સમસ્ત યોનિઓ તરફ ઉદાસીન પ્રતીત થતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના દ્વારા વધારે પુણ્ય સંચય કર્યું હતું તે બધાને એકી સાથે તેઓ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા. ભગવાન પોતાના સ્વરૂપભૂત અખિલ ચરાચર જગતને આનંદપૂર્ણ દ્રષ્ટિથી ભીંજવી રહ્યા હતા. શેષનાગની પ્રભાથી પ્રકાશિત તથા સર્વત્ર વ્યાપક દિવ્ય વિગ્રહ ધારણ કરીને નીલકમલ જેવા શ્યામ વર્ણના શ્રીહરિ એવા લાગતા હતા જાણે ચાંદનીથી ઘેરાયેલું આકાશ સુશોભિત થઈ રહ્યું હોય. આ પ્રમાણે ભગવાનની ઝાંખી કરીને યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. યમરાજ બોલ્યા, હે સંપૂર્ણ જગતનું નિર્માણ કરનારા પરમેશ્વર, તમારું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. તમારા મુખથી જ વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. તમે જ વિશ્વ સ્વરૂપ અને તેના વિધાયક બ્રહ્મા છો. તમને નમસ્કાર છે. પોતાના બળ અને વેગના કારણે જ જે અત્યંત દુર્ધર્ષ પ્રતીત થાય છે એવા દાનવેન્દ્રનું અભિમાન ચૂર્ણ કરનારા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પાલન કરવા માટે સત્વમય શરીર ધારણ કરવા વાળા વિશ્વના આધારભૂત સર્વવ્યાપી શ્રી હરિને નમસ્કાર છે. સમસ્ત દેહધારીઓના પાપ સમૂહનો નાશ કરનારા પરમાત્માને પ્રણામ છે. જેમના લલાટમાં રહેલું નેત્ર સહેજ પણ સહેજ જ ખુલવાથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગે છે તે રુદ્ર રૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ સંપૂર્ણ વિશ્વના ગુરુ, આત્મા અને મહેશ્વર છો. તેથી સમસ્ત વૈષ્ણવજનોને સંકટમાંથી મુક્ત કરીને તેમના પર અનુગ્રહ કરો છો. તમે માયાના વિસ્તારને પ્રાપ્ત થયેલા અખિલ વિશ્વમાં વ્યાપ્ત થઈને પણ કદી માયા અને તેનાથી ઉત્પન્ન થવાવાળા ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજન્ય ગુણોની વચ્ચે સ્થિત હોવા છતાં પણ તમારા પર તેમનામાંથી કોઈનો પ્રભાવ પડતો નથી. તમારો મહિમા અનંત છે કેમ કે તમે અસીમ છો. તેથી તમે વાણીના વિષય કઈ રીતે તેથી તમે વાણીના વિષય કઈ રીતે થઈ શકો છો. તેથી મારું મૌન રહેવું જ ઉચિત છે. આ પ્રમાણે સ્તુતિ કરીને યમરાજે હાથ જોડીને કહ્યું, હે જગતગુરુ, તમારા આદેશથી આ જીવોની યોગ્યતા વિના પણ મેં છોડી દીધા છે. હવે મારા યોગ્ય જે કાર્ય હોય તે કહો. તેમના પ્રમાણે કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચતા હોય એમ બોલ્યા, ધર્મરાજ, તમે દરેક પ્રત્યે સમભાવ રાખીને લોકોનો પાપથી ઉદ્ધાર કરી રહ્યા છો. તમારા પર દેહધારીઓના ભાર મૂકીને હું નિશ્ચિંત છું, તેથી તમે પોતાનું કામ કરો અને પોતાના લોકમાં પાછા જાઓ. આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. યમરાજ પણ પોતાની પુરીમાં પાછા આવ્યા તથા તે બ્રાહ્મણ પોતાની જાતિના અને સમસ્ત નારકી જીવોનો નરકથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા શ્રી વિષ્ણુધામમાં ચાલી ગઈ. અધ્યાય 64 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.